श्री ब्रह्म पुराण अध्याय 57 तपस्तीर्थ इंद्रतीर्थ अने वृषाकपि तथा अब्जक तीर्थनो महिमा। ब्रह्मा जी कहे छे तपस्तीर्थ बहु मोटू तीर्थ छे, ते तपस्यानी वृद्धि करनारू, समस्त अभिलषित वस्तुओ आपनारू, पवित्र ने पितृओनी प्रसन्नता ने वधारनारू छे। ते तीर्थ में जे पापनाशक घटना घटी छे ते जणावुं छुं, સાંભળો। ઋષિઓમાં અગ્નિ અને જળની શ્રેષ્ઠતા વિશે પરસ્પર સંવાદ થયો। એક પક્ષ કહેતો હતો કે જળ શ્રેષ્ઠ છે અને બીજા પક્ષના લોકો અગ્નિની શ્રેષ્ઠતા પ્રતિપાદિત કરતા હતા। અગ્નિની શ્રેષ્ઠતા જણાવનારા પોતાની યુક્તિઓ આ પ્રમાણે રજૂ કરતા હતા, અગ્નિ વિના જીવન સંભવ જ ક્યાં છે, કેમ કે અગ્નિ જ જીવરૂપ છે, આત્મા અને ભવિષ્ય પણ તે જ છે, અગ્નિથી જ સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે। અગ્નિ એ સમગ્ર વિશ્વને ધારણ કરી રાખ્યું છે, અગ્નિ જ જ્યોતિર્મય જગત છે, તેથી અગ્નિથી વધીને બીજો કોઈ પાવન દેવતા નથી। અગ્નિને જ અંતર જ્યોતિ અને પરમ જ્યોતિ કહે છે, અગ્નિ વિના કોઈ જ વસ્તુ નથી। આ ત્રિલોક અગ્નિનું ધામ છે, માટે પાંચેય ભૂતોમાં અગ્નિથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી। સ્ત્રીના ગર્ભમાં જે વીર સ્થાપન અને દેહ વગેરેના નિર્માણની શક્તિ છે તે અગ્નિ જ છે। અગ્નિ દેવતાઓનું મુખ છે, તેથી તેનાથી મોટું કોઈ નથી। બીજા વિદ્વાનો જળને શ્રેષ્ઠ માનતા હતા, તેમનું કહેવું હતું જળથી જ અન્નની ઉત્પત્તિ થાય છે તથા જળથી મનુષ્ય શુદ્ધ થાય છે। જળ વડે જ બંધુ ધારણ થઈ રહ્યું છે, જળ વડે જ બધું ધારણ થઈ રહ્યું છે, તેથી જળને માતા માનવામાં આવ્યું છે। પુરાણ વેતાઓનું કથન છે કે જળ જ ત્રણે લોકનું જીવન છે। જળથી જ અમૃત ઉત્પન્ન થયું છે અને જળથી ઔષધિઓ ઉત્પન્ન થાય છે। આ પ્રમાણે એક પક્ષ અગ્નિનો શ્રેષ્ઠ કહેતો હતો અને બીજો પક્ષ જળને। આ જ પ્રમાણે મીમાંસા કરતા કરતા એકબીજાની વિરુદ્ધ તર્ક ઉપસ્થિત કરનારા વેદવાદી ઋષિ મારી પાસે આવીને બોલ્યા, ભગવાન આપ ત્રણેય લોકના પ્રભુ છો, અમને એ કહો કે અગ્નિ શ્રેષ્ઠ છે કે જળ? મેં કહ્યું બંને આ જગતમાં પરમ પૂજનીય છે, બંને વડે જગત ઉત્પન્ન થાય છે, બંનેથી હવ્ય કવ્ય અને અમૃતનું પ્રાગટ્ય થાય છે, બંનેથી જીવન છે, બંને શરીરને ધારણ કરે છે, તે બંનેમાં પરસ્પર કોઈ વિશેષતા નથી, બંને સમાન રૂપે શ્રેષ્ઠ છે। મારા કથનથી વાત સિદ્ધ થઈ કે બંને શ્રેષ્ઠ છે, કોઈ એક નહીં, પરંતુ તે ઋષિઓ એવું માનતા હતા કે આ બંનેમાંથી એક જ શ્રેષ્ઠ છે, તેથી તેમને મારા કથનથી સંતોષ ન થયો। પછી તેઓ ક્ષીરસાગરમાં શયન કરનારા શંખચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિવિધ પ્રકારના સ્તોત્રોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા। ઋષિ બોલ્યા, જે ભવિષ્યમાં થવાનું છે, જે જન્મ લઈ ચૂક્યું છે તથા જે હમણાં ગુહામાં પ્રવિષ્ટ થયું છે, તે આખા ભુવનને જે સદા પોતાની જ્ઞાન દ્રષ્ટિમાં રાખે છે, આ ચિત્ર વિચિત્ર રૂપોવાળું સમસ્ત ત્રિલોક અંતમાં જેમાં લીન થાય છે, જેમને મહર્ષિઓ અક્ષર સનાતન અપ્રમેય તથા વેદ વેદ્ય કહે છે, જેમના શરણમાં ગયેલા પ્રાણી પોતાના અભિષ્ટ પદાર્થોને પ્રાપ્ત કરી લે છે, તે પરમાર્થ વસ્તુ રૂપ પરમેશ્વરનું અમે શરણ લઈએ છીએ। જગન્નિવાસ મહાભૂતમય જગતમાં જે ભૂત સૌથી પ્રધાન અને શ્રી વિષ્ણુનું સ્વરૂપ છે, જેને યોગી પણ જાણી શકતા નથી, તેનું જ પ્રતિપાદન કરવા માટે આ મહર્ષિઓ અહીં આવ્યા છે। આપ અહીં સત્યને પ્રગટ કરી દો જગદીશ્વર, આપ સઘળા દેહધારીઓના અંતરાત્મા છો, આપ જે આપ જ સર્વ કાંઈ છો, આપમાં જ આખું જગત સ્થિત છે। છતાં કેટલા આશ્ચર્યની વાત છે કે પ્રકૃતિથી પ્રભાવિત હોવાના કારણે કોઈ ક્યાંય પણ આપની સત્તાનો અનુભવ કરતા નથી, વાસ્તવમાં આપ બહાર અને અંદર બધે જ વિદ્યમાન છો, સમગ્ર વિશ્વના રૂપમાં આપ જ બધે ઉપલબ્ધ છો। ઋષિઓએ આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી જગજનની દેવી વાણી આકાશવાણીએ કહ્યું, તમે સૌ તપસ્યા ભક્તિ અને નિયમ સાથે આરાધના કરો, જેની આરાધનાથી પ્રથમ સિદ્ધિ પ્રાપ્ત થાય તે જ ભૂત સૌથી શ્રેષ્ઠ કહેવાશે। બહુ સારું કહી બધા જ મહર્ષિ ત્યાંથી ચાલ્યા ગયા। તેઓ થાકી ગયા હતા, તેમનું અંતઃકરણ વ્યતીત થઈ રહ્યું હતું, તેમણે ઉત્તમ વૈરાગ્યનો આશ્રય લીધો અને તપસ્યા કરવાનો દ્રઢ સંકલ્પ લઈને તે બધા ત્રિભુવનને પવિત્ર કરનારી જગતજનની ગૌતમીના તટ પર આવ્યા અને જલદેવતા અને અગ્નિદેવતાની અલગ અલગ પૂજા કરવાલા તૈયાર થયા। અને જલદેવતા અને અગ્નિદેવતાની અલગ અલગ પૂજા કરવા તૈયાર થયા. તે સમયે વેદ માતા સરસ્વતીએ આકાશવાણી દ્વારા ફરી કહ્યું, જળથી જ શુદ્ધિ થાય છે. જેઓ અગ્નિ પૂજક છે તેઓ વિચાર તો કરે, જળ વિના પૂજન કેવું? જળ હોય ત્યારે જ મનુષ્ય બધા કર્મો કરવાનો અધિકારી થાય છે. વેદવેતા પુરુષ જ્યાં સુધી સ્નાન કરતો નથી ત્યાં સુધી અપવિત્ર મલિન અને શુભ કર્મોનો અનધિકારી છે. તેથી જળ સૌથી શ્રેષ્ઠ છે, તેને માતાની પદવી આપવામાં આવી છે. તેથી જળ જ શ્રેષ્ઠ છે. વેદવાદી ઋષિઓએ આકાશવાણી સાંભળી એનાથી તેમને નિશ્ચય થઈ ગયો કે જળ જ શ્રેષ્ઠ છે. જે તીર્થમાં આ ઋષિ સત્ર સંપન્ન થયું તેને તપસ્તીર્થ અને સત્ર તીર્થ પણ કહે છે. અગ્નિતીર્થ અને સારસ્વત તીર્થ પણ તેના જ નામ છે. ત્યાં 1400 બીજા તીર્થોનો નિવાસ છે. તેમાં કરેલું સ્નાન દાન સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે. જે આકાશવાણીએ ઋષિઓને સંદેહ નિવૃત્ત કર્યો હતો ત્યાં સરસ્વતી નદી પ્રગટ થઈ, જે ગંગાને જય મળી છે. સરસ્વતી અને ગંગાના સંગમનું મહાત્મય કહેવા કોણ સમર્થ છે? ગૌતમી તટ પર ઇન્દ્રતીર્થ નામે જે પ્રસિદ્ધ તીર્થ છે તે જ ઋષાકપી તીર્થ છે. તેને જ ફેના સંગમ, હનુમત તીર્થ તથા અબજક તીર્થ પણ કહે છે. અહીં ભગવાન ત્રિવિક્રમનો નિવાસ છે. તે તીર્થમાં સ્નાન દાન કરવાથી સંસારમાં આવવું પડતું નથી. હવે ત્યાંની વાત કહે છે ગંગાના દક્ષિણ અને ઉત્તર તટ પર ઇન્દ્રેશ્વર તીર્થ છે. પૂર્વકાળમાં નમુચી નામક દૈત્ય દેવરાજ ઇન્દ્રનો પ્રબળ શત્રુ હતો. તે મદથી ઉન્મત્ત રહેતો હતો. એકવાર ઇન્દ્ર સાથે તેનું યુદ્ધ થયું. ઇન્દ્રે સમુદ્રના ફીણ વડે તેનું મસ્તક કાપી નાખ્યું. તે વજ્રરૂપધારી ફીણ નમુચીનું મસ્તક કાપ્યા પછી ગંગાના દક્ષિણ તટ પર પડ્યું અને પૃથ્વીને છેદીને રસાતળમાં ચાલ્યું ગયું. રસાતળમાં જે ગંગાજીનું જળ છે તે સમગ્ર વિશ્વને પવિત્ર કરનારું છે. વજ્રે પૃથ્વીમાં છેદ કરીને જે માર્ગ બનાવ્યો હતો તે જ માર્ગથી તે પાતાળ ગંગાનું જળ પૃથ્વી ઉપર નીકળી આવ્યું. તેને જ ફેના નદી કહે છે. ગંગાજી સાથે તેનો જે પવિત્ર સંગમ થયો છે તે આખા વિશ્વમાં વિખ્યાત છે. ગંગા યમુનાના સંગમની જેમ તે પણ સમસ્ત પાપોનો નાશ કરનારું છે. ત્યાં સ્નાન કરવા માત્રથી હનુમાનજીના ઉપમાતા જેમનું મુખ બિલાડા જેવું થઈ ગયું હતું તે સંકટમાંથી મુક્ત થયા. તે તીર્થને માર્જર તીર્થ અને હનુમત તીર્થ પણ કહે છે. આ ઉપાખ્યાન પહેલા કહી દેવામાં આવ્યું છે. હવે વૃષાકપી અને અબજક તીર્થની કથા સાંભળો. હિરણ્ય નામે વિખ્યાત એક દૈત્યનો પૂર્વજ હતો. તે તપસ્યા કરીને સઘળા દેવતાઓ માટે અજય થઈ ગયો હતો. તે બહુ ભયંકર દૈત્ય હતો. તેનો બળવાન પુત્ર મહાશનિના નામે વિખ્યાત હતો. તે પણ દેવતાઓ માટે સદા દુર્જય હતો. તેની પત્નીનું નામ પરાજિતા હતું. એકવાર મહાપરાક્રમી મહાશનિએ યુદ્ધના મેદાનમાં ઐરાવત સહિત ઇન્દ્રને પરાસ્ત કર્યા અને તેમને લઈ જઈને પોતાના પિતાને સોંપી દીધા. ઇન્દ્ર પર વિજય મેળવ્યા બાદ મહાશનિએ વરુણને જીતવા માટે તેમના પર આક્રમણ કર્યું. પરંતુ વરુણ બહુ બુદ્ધિમાન હતા. તેમણે મહાશનિને પોતાની કન્યા પરણાવી દીધી. આ બાજુ ત્રણેય લોક ઇન્દ્રરહિત થઈ ગયા. ત્યારે બધા દેવતાઓએ વિચાર કર્યો કે ભગવાન વિષ્ણુ જ ઇન્દ્રને પાછા લાવી શકે એમ છે. કેમ કે એ જ દૈત્યોના સંહાર કરનારા છે. મંત્ર દ્રષ્ટા પણ એ જ છે. તેથી બીજાને પણ ઇન્દ્ર બનાવી દેશે. આવો નિશ્ચય કરીને બધા દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને બધી વાત કહી. ભગવાન વિષ્ણુએ કહી, મહાદૈત્ય મહાશનિ મારા માટે અવધ્ય છે. આમ કહીને મહાશનિના સસરા વરુણ પાસે ગયા અને તેમને ઇન્દ્રના પરાભવની વાત જણાવીને કહ્યું, તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી ઇન્દ્ર ફરી પોતાના પદ પર પાછા આવી જાય. ભગવાન વિષ્ણુના આદેશથી વરુણ તરત જ ત્યાં ગયા. દૈત્ય વિનયપૂર્વક પોતાના સસરાને આવવાનું કારણ પૂછ્યું. વરુણે કહ્યું, મહાબાહુ, થોડા દિવસ પહેલા તમે ઇન્દ્રને પરાસ્ત કરીને રસાતળમાં બંદી બનાવી દીધા છે. એ દેવતાઓના રાજા છે. તેમને પાછા મોકલી દો. જો શત્રુને બાંધીને પછી છોડી દેવામાં આવે તો તે સત્પુરુષોને માટે મોટું કારણ બને છે. બહુ સારું કહીને દૈત્યરાજ મહાશનિએ એરાવત સહિત ઇન્દ્રને પાછા મોકલી દીધા અને તેમને આમ કહ્યું, ઇન્દ્ર, આજથી તમે શિષ્ય થયા અને મારા સસરા વરુણ તમારા ગુરુ, કેમ કે એમણે તમને મુક્તિ અપાવી છે. હવે તમે વરુણ પ્રત્યે સ્વામી ભાવ રાખીને સ્વયં સેવક જેવો વ્યવહાર કરજો, અન્યથા ફરી તમને બાંધીને રસાતળના કારાગૃહમાં નાખી દઈશ. આ પ્રમાણે ઇન્દ્રને ધમકી આપીને તેણે વારંવાર હસીને કહ્યું, જાઓ જાઓ, વરુણનો સદા આદર કરજો. ઇન્દ્ર પોતાના ઘરે આવ્યા. એ અપમાનપૂર્ણ વ્યવહારથી કાળા પડી ગયા હતા. તેમણે શત્રુ દ્વારા તિરસ્કૃત થયાની બધી વાત ઇન્દ્રાણીને કહી અને પૂછ્યું, શુમુખી, શત્રુએ મને આ રીતે કઠોર વાતો કહી અને મારી સાથે આવો અનુચિત વ્યવહાર કર્યો, એના કારણે મારા હૃદયમાં અગ્નિ બળી રહ્યો છે. તમે જ કહો કઈ રીતે મારા હૃદયને શીતળ કરું. ઇન્દ્રાણીએ કહ્યું, બલસુદન, હું દાનવોની ઉત્પત્તિ, પરાજય, માયા, વરદાન તથા મૃત્યુ બધું જાણું છું. મહાશનિને તપસ્યા વડે જ આવી શક્તિ પ્રાપ્ત થઈ છે. તપસ્યાથી કશું જ અસાધ્ય નથી. યજ્ઞ કર્મથી કોઈ વાત અસંભવ નથી. જગન્નાથ ભગવાન વિષ્ણુ અને વિશ્વનાથ શિવની ભક્તિથી કોઈ પણ કાર્ય એવું નથી જે સિદ્ધ ન થઈ શકે. ન અસાધ્યમસ્તિ તપસો, ન અસાધ્યમ યજ્ઞ કર્મણઃ, ન અસાધ્યમ લોકનાથસ્ય વિષ્ણોર ભક્ત્યા હરસ્ય ચ. 129માં અધ્યાયનો 50મો શ્લોક. પ્રાણનાથ, મેં બીજી પણ એક બહુ સારી વાત સાંભળી છે. કારણ કે સ્ત્રીઓ જ સ્ત્રીઓના સ્વભાવને જાણે છે. પ્રભુ, ભૂમિ તથા જળની અધિષ્ઠાત્રી દેવીઓ દ્વારા કોઈ પણ કાર્ય અસાધ્ય નથી. તપસ્યા કે યજ્ઞ પણ તેમના જ સહયોગથી થાય છે. તેમાં પણ જે તીર્થભૂમિ હોય ત્યાં તમે ચાલો. તે સ્થાન પર ભગવાન વિષ્ણુ અને શિવની પૂજા કરીને સગળી અભિષ્ટ વસ્તુઓ પ્રાપ્ત કરી લઈશું. મેં એ પણ સાંભળ્યું છે કે જે સ્ત્રીઓ પતિવ્રતા છે તેઓ જ બધું જાણે છે. તેમણે જ ચરાચર જગતને ધારણ કરી રાખ્યું છે. શ્રુતમસ્તિ પુનઃસ્વેદમ સ્ત્રીઓ યાશ્વમ પતિવ્રતાઃ તા એવ સર્વમ જાનંતિ ધૃત તાભીશ્વરાશ્ચરમ. 129મો અધ્યાયનો 54મો શ્લોક. પૃથ્વી પર સૌથી શ્રેષ્ઠ સારભૂત સ્થાન છે દંડકવન. ત્યાં જગજનની ગંગા વહે છે. ત્યાં જઈને આપ દિન દુખીઓના દુઃખ દૂર કરનારા જગદીશ્વર વિષ્ણુ તથા વિષ્ણુ અથવા શિવની આરાધના કરો. દુઃખના સાગરમાં ડૂબી રહેલા મનુષ્યને શિવ, વિષ્ણુ અને ગંગા સિવાય બીજું કોઈ ક્યાંય શરણ આપનારા નથી. તેથી એકાગ્ર ચિત્તે પૂર્ણ પ્રયત્ન દ્વારા આપ આ બંનેને સંતુષ્ટ કરો. મારી સાથે રહીને ભક્તિ, સ્તોત્ર તથા તપસ્યા દ્વારા આમની આરાધના કરો. ત્યાર પછી ભગવાન શિવ અને વિષ્ણુની કૃપાથી આપ કલ્યાણના ભાગી થશો. જાણ્યા વિના કરેલું કર્મ કર્મનિષ્ઠ પુરુષને એક ગણું ફળ આપે છે. તેના વિધિ વિધાન અને તત્વને સારી રીતે જાણીને કરવાથી 100 ગણું ફળ મળે છે. અને પત્ની સાથે તેનું અનુષ્ઠાન કરવાથી તે જ કર્મ અનંત ફળ આપે છે. અજ્ઞાતક વેક ગુણમ કર્મ ફલમ દાસ્યતિ કર્મણી જ્ઞાત્વા સતગુણ તસ્યાદ ભાર્યયા ચ તદક્ષયમ તદ અક્ષયમ. 129મો અધ્યાયનો 59મો શ્લોક. ગૃહસ્થ પુરુષના બધા કાર્યોમાં પત્ની જ સહાયતા કરનારી છે. તેના સહયોગ વિના નાનામાં નાના કાર્ય પણ સિદ્ધ થતા નથી. નાથ, પુરુષ એકલો જે કર્મ કરે છે તેનું અડધું ફળ જ તેને મળે છે. પરંતુ પત્નીની સાથે જે કર્મ કરવામાં આવે છે તેનું પૂરું ફળ પુરુષને પ્રાપ્ત થાય છે. સાંભળવામાં આવ્યું છે, દંડકારણમાં નદીઓમાં શ્રેષ્ઠ ગૌતમી ગંગા વહે છે. એ સમસ્ત પાપોને નાશ કરનારા તથા સગળા મનોવાંછિત ફળ આપનારા છે. તેથી મારી સાથે ત્યાં ચાલો અને મહાન ફળદાયક પુણ્યકર્મોનું અનુષ્ઠાન કરો. એનાથી તમે યુદ્ધમાં પોતાના શત્રુઓનો સંહાર કરીને મહાન સુખના ભાગી થશો. સારું, એ પ્રમાણે જ કરીશ. આમ કહીને પોતાના ગુરુ બૃહસ્પતિ અને પત્ની સચીને સાથે લઈને ઇન્દ્ર જગજનની ગૌતમીના તટ પર ગયા. દંડકારણ્યમાં તેમની પાવન ધારાના દર્શન કરીને ઇન્દ્રને બહુ પ્રસન્નતા થઈ. તેમણે દેવાધિદેવ ભગવાન શિવની પ્રસન્નતા માટે તપસ્યા કરવાનો વિચાર કર્યો. પ્રથમ ગંગામાં સ્નાન કરીને તેમણે હાથ જોડીને પ્રણામ કર્યા તથા એકમાત્ર ભગવાન શિવના શરણે થઈને તેમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્દ્ર બોલ્યા, જે પોતાની માયા વડે સમગ્ર જગતનું સર્જન, રક્ષા અને સંહાર કરે છે પરંતુ તેમાં આસક્ત થતા નથી, જે એકમાત્ર સ્વતંત્ર તથા અદ્વૈત ચિદાનંદ સ્વરૂપ છે તે પિનાકધારી ભગવાન શંકર મારા પર પ્રસન્ન થાઓ। વેદાંતના રહસ્યોને સારી રીતે જાણનારા સનકાદી મુનિ પણ જેમને યથાર્થ રીતે જાણતા નથી તે સગળી અભિષ્ટ વસ્તુઓના દાતા અંધકાસુરના વિનાશક પાર્વતીના પતિ ભગવાન શિવ મારા પર પ્રસન્ન થાઓ। જ્યારે પાપ દરિદ્રતા લોભ યાચના મોહ અને વિપત્તિ વગેરે અનંત સાંસારિક દુઃખ પ્રગટ થયા તેમનો પ્રભાવ પ્રસરવા લાગ્યો અને તેમનાથી સમગ્ર જગત વ્યાપ્ત થઈ ગયું ત્યારે આ બધી સ્થિતિ જોઈને દેવેશ્વર મહાદેવજી બહુ ચકિત થયા અને દેવી પાર્વતીને કહ્યું લોકેશ્વરી આ સમગ્ર જગત નષ્ટ થવા ઈચ્છે છે તમે તેની રક્ષા કરો। લોકમાતા ઉમા તમે સૌને શરણ આપનારા ઉત્તમ ઐશ્વર્યથી યુક્ત પરમ કલ્યાણમય તથા સમગ્ર જગતની પ્રતિષ્ઠા છો વરદાયિની તમારો જય હો। તમે ભોગ સમાધિ પરમ મુક્તિ સ્વાહા સ્વધા સ્વસ્તિ અનાદિ સિદ્ધિ વાણી બુદ્ધિ તથા અજર અમર છો। મારી આજ્ઞા અનુસાર ત્રણેય લોકમાં વિદ્યા વગેરે રૂપે તમે રક્ષા કરો છો। તમે જ પ્રકૃતિ રૂપે આ ત્રિલોકને ઉત્પન્ન કર્યું છે। શંકરે આ પ્રમાણે કહેવાથી તેમના પ્રાણ વલ્લભા ભગવતી ઉમા તેમને આલિંગન કરીને પ્રેમાલાપ કરવા લાગ્યા અને થાકીને ભગવાનના અડધા શરીર સાથે જોડાઈ ગયા તથા પોતાના હાથની આંગળીઓથી પ્રસ્વેદનું જળ લૂછીને ફેંક્યું જે જળથી પ્રથમ ધર્મનો પ્રાદુર્ભાવ થયો। ત્યાર પછી લક્ષ્મી પ્રગટ થયા પછી દાન ઉત્તમ વૃષ્ટિ સત્વ સરોવર ધાન્ય પુષ્પ ફળ શાસ્ત્ર શસ્ત્ર ગૃહોપયોગી અસ્ત્ર તીર્થ વન અને ચરાચર જગતનો આવિર્ભાવ થયો। દેવી આ બધી પાપરહિત સૃષ્ટિ હતી। ભગવતી ઉમા તમારા પ્રભાવથી સંસારમાં પ્રચુર સુખની વૃદ્ધિ થઈ સદા બધી બાજુ મંગલમય કાર્યો થવા લાગ્યા। જગદંબ તમે સમગ્ર જગતના સ્વામીની છો અને અમે ભયભીત છીએ તેથી તમે અમારી રક્ષા કરો। કેટલાક લોકો તર્ક કરતા કરતા મોહિત થઈ જાય છે અને કેટલાક તેમાં જ લીન રહે છે પરંતુ હું તો શિવ અને શક્તિના સુંદર અદ્વૈત રૂપને સર્વદા નમસ્કાર કરું છું। આ પ્રમાણે સ્તુતિ કરનાર ઇન્દ્રની સામે ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા દેવરાજ તમારે શું જોઈએ છે પોતાનો અભિષ્ટ મનોરથ કહો। ઇન્દ્રે કહ્યું ભગવાન મારો બળવાન શત્રુ મહાશનિ જે વજ્ર જેવો ભયંકર છે મને બાંધીને રસાતળમાં લઈ ગયો હતો ત્યાં તણે અનેક વાર મારો તિરસ્કાર કર્યો અને વચનરૂપી બાણોથી વીંધતો રહ્યો મારો આ પ્રયત્ન તેનો વધ કરવા માટે છે આપ મને એવી શક્તિ આપો જેથી હું શત્રુનો વધ કરી શકું જેણે મારું અપમાન કર્યું છે તેનો નાશ થશે ત્યારે જ હું મારો નવો જન્મ સમજીશ વિજય અને લક્ષ્મી કરતા કીર્તિ જ શ્રેષ્ઠ છે। આ સાંભળીને શિવજી ઇન્દ્રને કહ્યું એકલા મારા દ્વારા તમારા શત્રુનો વધ થઈ શકશે નહીં તેથી હવે તમે અવિનાશી ભગવાન જનાર્દનની પણ આરાધના કરો। સચી પણ એવું જ કરે ભગવાન નારાયણ ત્રણેય લોકના એકમાત્ર આશ્રય છે તેમની અનન્ય ચિત્તે ઉપાસના કરો। ભગવાન શિવની આજ્ઞાથી ઇન્દ્ર ગંગાજીના દક્ષિણ તટ પર મુનિ આપસ્તંભની પાસે ગયા તથા તેમને સાથે લઈને ફેના અને ગંગાના પવિત્ર સંગમ પર જાત જાતના વૈદિક મંત્રો અને તપસ્યા દ્વારા ભગવાન જનાર્દનની સ્તુતિ કરવા લાગ્યા। તેમની સ્તુતિથી ભગવાન વિષ્ણુને બહુ પ્રસન્નતા થઈ અને પ્રત્યક્ષ પ્રગટ થઈને બોલ્યા ઇન્દ્ર તમને ક્યું વરદાન આપું એ બોલ્યા મને એવો એક વીર આપો જે મારા શત્રુનો વધ કરી શકે। ભગવાને કહ્યું આપી દીધો પછી તો શિવ ગંગા અને વિષ્ણુની કૃપાથી જળમાંથી એક પુરુષ પ્રગટ થયો તેણે ભગવાન શિવ અને વિષ્ણુ બંનેના સ્વરૂપ ધારણ કર્યા હતા તેના હાથમાં ચક્ર અને ત્રિશુળ બંને હતા તેણે રસાતળમાં જઈને ઇન્દ્ર શત્રુ મહાશનિનો વધ કર્યો તેનું નામ અંબક અને વૃષાકપી પડ્યું તે ઇન્દ્રનો મિત્ર બની ગયો। ઇન્દ્ર સ્વર્ગમાં હોય ત્યારે પણ દરરોજ વૃષાકપીની પાસે આવતા હતા તેમને અન્યત્ર આસક્ત જોઈને સચિના હૃદયમાં પ્રણય કોપનો ઉદય થયો ત્યારે ઇન્દ્રે હસીને તેમને સાંત્વના આપતા કહ્યું પ્રિય હું મારા શરીરના શપથ લઈને કહું છું કે મિત્રવર વૃષાકપી સિવાય હું બીજા કોઈના ઘરે જતો નથી તેથી તારે મારા પર શંકા કરવી ન જોઈએ તું પતિવ્રતા અને મારી પ્રિયતમા છે પછી તારા સિવાય બીજી કઈ સ્ત્રી મારી પ્રિયતમા હોઈ શકે છે તારા જ કહેવાથી હું મહાનદી ગૌતમી ગંગાના તટ પર ગયો અને ત્યાં ભગવાન વિષ્ણુ શિવ તથા મિત્ર વૃષાકપીની કૃપાથી દુઃખના સાગરમાંથી પાર ઉતર્યો અને હવે આ રાજ્યથી ચ્યુત ન થનાર ઇન્દ્ર છું આ બધું તારા સહયોગનું પરિણામ છે. જ્યાં સ્વામીના ચિત્તનું અનુકરણ કરનાર પતિવ્રતા સ્ત્રી હોય ત્યાં ક્યુ કાર્ય સાધ્ય છે, ત્યાં તો મોક્ષ પણ દુર્લભ નથી. પછી અર્થ કામ વગેરેની તો વાત જ ક્યાં છે, પત્ની પણ પરમ મિત્ર છે, તે લોક અને પરલોક બંનેમાં હિતકારીણી થાય છે. પત્ની પણ જો કુલીન પ્રિય બોલનારી પતિવ્રતા રૂપવતી ગુણવતી તથા સંપત્તિ અને વિપત્તિમાં સમાન રૂપે સાથે રહેનારી હોય તો તેના દ્વારા ત્રિલોકમાં કંઈ પણ અસાધ્ય નથી. પ્રિય, તારી બુદ્ધિથી જ મને આ મંગળમય અવસર પ્રાપ્ત થયો છે. હવે તો તું જે કહીશ તે જ મારે કરવાનું છે, બીજું કાંઈ નહીં. પરલોક અને ધર્મને માટે ઉત્તમ પુત્ર જેવું કોઈ સહાયક નથી. સંકટગ્રસ્ત પુરુષને માટે સ્ત્રી સમાન બીજી ઔષધિ નથી. ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ તથા પાપથી છૂટવા માટે શિવ અને વિષ્ણુના એકત્વ જ્ઞાનથી વધીને બીજું કોઈ સાધન નથી. હે પતિવ્રતા, તારી બુદ્ધિ તથા શ્રી શિવ શ્રી વિષ્ણુ અને ગંગાની કૃપાથી મને આ બધી અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત થઈ છે. હું માનું છું કે મારા મિત્રના બળથી હવે આ ઇન્દ્રપદ સ્થિર રહેશે. તીર્થોમાં ગૌતમી ગંગા તથા દેવતાઓમાં ભગવાન વિષ્ણુ અને શિવ શ્રેષ્ઠ છે, એમની જ કૃપાથી મને આ મનોવાંછિત વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. આ ત્રિલોક પ્રસિદ્ધ તીર્થ મારી પ્રસન્નતાને આવધારનારું છે. તેથી હું ક્રમશઃ સમસ્ત દેવતાઓને આ પ્રાર્થના કરું છું. મહર્ષિઓ, ગંગા વિષ્ણુ તથા શિવ પણ મારી પ્રાર્થનાનું અનુમોદન કરે. દેવતાઓ, ગંગાના બંને તટો પર એક બાજુ ઇન્દ્રેશ્વર તીર્થ છે, બીજી બાજુ અંબક અબજક તીર્થ. ઇન્દ્રેશ્વરમાં ભગવાન શિવ રહે છે અને અબજકમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ. તેઓ પોતાની ઉપસ્થિતિથી દંડક વનને પવિત્ર કરે છે. એમની વચ્ચેના જે જે તીર્થ છે તે બધા પુણ્યદાયક છે. તેમાં સ્નાન કરવા માત્રથી મુક્તિ થાય છે, પાપીઓ પાપથી મુક્ત થાય છે અને ધર્માત્મા પુરુષો પોતાની પાંચ પાંચ પેઢીના પિતૃઓ સહિત પરમ મોક્ષના ભાગી થાય છે. અહીં આવીને જેઓ યાચકોને તલભાર પણ દાન કરે છે તે દાનદાતાને માટે અક્ષય થઈ જાય છે તથા મનોવાંછિત ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે. અહીં ભગવાન શિવ અને વિષ્ણુના ઉપાખ્યાનને જાણીને સ્નાન કરવાથી મુક્તિ મળે છે. આ ઉપાખ્યાન ધન યશ આયુષ્ય આરોગ્ય અને પુણ્યની વૃદ્ધિ કરનારું છે. જેઓ આ તીર્થના મહાત્મ્યને સાંભળે અને વાંચે છે તેઓ પુણ્યના ભાગી થાય છે. તેમને અહીં આજ જીવનમાં ભગવાન વિષ્ણુ અને શિવની સ્મૃતિ પ્રાપ્ત થાય છે, જે સમસ્ત પાપોનો સંહાર કરનારી છે તથા જેના માટે જીતેન્દ્રિય તથા મનોજય મુનિ પણ પ્રાર્થના કરતા રહે છે. ઇન્દ્રનું આ કથનનું અનુમોદન કરીને દેવતાઓ અને ઋષિઓએ કહ્યું એવું જ થશે. અધ્યાય 57 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.